श्री पद्म पुराण उत्तरखंड अध्याय 33 ऋषि पंचमी व्रत नी कथा विधि अने महिमा। महादेव जी कहे छे, हे पार्वती, एक समय नी वात छे, मैं जगतना स्वामी भगवान विष्णु ने पूछ्यु हतु, हे भगवान, बधा व्रतों में उत्तम व्रत क्यों छे जे पुत्र पोत्रों नी वृद्धि करनारु अने सुख सौभाग्य आपनारु होय। તે સમયે તેમણે જે ઉત્તર આપ્યો તે બધું હું તમને કહું છું, સાંભળો। શ્રી વિષ્ણુ બોલ્યા, હે મહાબાહુ શિવ, પૂર્વકાળમાં દેવશર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદોના પારગામી વિદ્વાન હતા અને સદા સ્વાધ્યાયમાં વ્યસ્ત રહેતા હતા। દરરોજ અગ્નિહોત્ર કરતા હતા તથા સદા અધ્યયન, અધ્યાપન, યજન, યાજન અને દાન પ્રતિગ્રહ રૂપ 6 કર્મોમાં પ્રવૃત્ત રહેતા હતા। બધા વર્ણોના લોકોમાં તેમનું બહુ માન હતું। તેઓ પુત્ર, પશુ અને બંધુ બાંધવ બધાથી સંપન્ન હતા। દેવ શર્માની પત્નીનું નામ ભગ્ના હતું। તે ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમી તિથિ આવે ત્યારે વ્રત પાલન દ્વારા ઇન્દ્રિયોને વશ રાખીને પિતાનું એકોદૃષ્ટ શ્રાદ્ધ કરતા હતા। પહેલા દિવસે રાત્રિમાં સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનારા બ્રાહ્મણોને આમંત્રિત કરતા અને નિર્મળ પ્રભાતકાળ થાય ત્યારે બીજા નવા વાસણો મંગાવતા તથા તે બધા વાસણોમાં પોતાની પત્ની પાસે પાક તૈયાર કરાવતા હતા। તે પાક 18 રસોથી યુક્ત તથા પિતૃને સંતોષ પ્રદાન કરનારો હતો। પાક તૈયાર થયા પછી તે અલગ અલગ બ્રાહ્મણોને બોલાવતા હતા। એકવાર ઉક્ત સમય પર નિમંત્રણ મળતા બધા વેદપાઠી બ્રાહ્મણો બપોરે દેવ શર્માના ઘેર ભેગા થયા। દેવ શર્માએ અર્ધ્ય પાદ્ય વગેરે નિવેદિત કરીને વિધિપૂર્વક તેમનો સ્વાગત સત્કાર કર્યો। ઘરની અંદર ગયા પછી તેમને બેસવા માટે આસન આપ્યું અને ખાસ કરીને મિષ્ટાનની સાથે ઉત્તમ પદાર્થો તેમને ભોજન કરવા માટે પીરસ્યા। વિધિપૂર્વક પિંડદાનની પૂર્તિ કરનારું શ્રાદ્ધ પણ કર્યું। ત્યાર પછી પિતાનું ચિંતન કરતા તેમણે તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના વસ્ત્ર, દક્ષિણા અને તાંબુલ આપ્યા। પછી તે બધાને વિદાય કર્યા। બધા બ્રાહ્મણો આશીર્વાદ આપતા ચાલ્યા ગયા। ત્યાર પછી પોતાના સગોત્રી, બંધુ બાંધવ તથા બીજા પણ જે લોકો ભૂખ્યા હતા તે બધાને બ્રાહ્મણે વિધિપૂર્વક ભોજન આપ્યું। આ પ્રમાણે શ્રાદ્ધનું કાર્ય સમાપ્ત થતા બ્રાહ્મણ જ્યારે પોતાના મકાનના દરવાજા પાસે બેઠા તે સમયે તેમના ઘરની કૂતરી અને બળદ બંને પરસ્પર કંઈક વાતચીત કરવા લાગ્યા। દેવી, બુદ્ધિમાન બ્રાહ્મણે તે બંનેની વાતો સાંભળી અને સમજી પછી મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો, એ સાક્ષાત મારા પિતા છે જે મારા જ ઘરમાં પશુ થયા છે, તથા આ પણ સાક્ષાત મારી માતા છે જે દેવ યોગે કૂતરી થઈ ગઈ છે। હવે હું આ બંનેના ઉદ્ધાર માટે નિશ્ચિત રૂપે શું કરું? આ વિચારમાં પડીને બ્રાહ્મણને આખી રાત નિંદ્રા ન આવી। તેઓ ભગવાન વિશ્વેશ્વરનું સ્મરણ કરવા લાગ્યા। પ્રાતઃકાળ થયા પછી તેઓ ઋષિઓની પાસે ગયા। ત્યાં વશિષ્ઠજીએ તેમનું સારી રીતે સ્વાગત કર્યું। વશિષ્ઠજી બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારે આવવાનું કારણ બતાવો। બ્રાહ્મણ બોલ્યા, હે મુનીશ્વર, આજે મારો જન્મ સફળ થયો તથા આજે મારી સંપૂર્ણ ક્રિયાઓ સફળ થઈ, કેમ કે આ સમયે મને તમારા દુર્લભ દર્શન થયા છે। હવે મારી વાત સાંભળો। આજે મેં શાસ્ત્રોક્ત વિધિએ શ્રાદ્ધ કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તથા સમસ્ત પરિવારના લોકોને પણ ભોજન કરાવ્યું છે। બધાના ભોજન પછી એક કૂતરી આવી અને મારા ઘરમાં જ્યાં એક બળદ રહે છે ત્યાં જઈને તેને પતિરૂપ સંબોધિત કરીને આ પ્રમાણે બોલી, સ્વામી, આજે જે ઘટના ઘટી છે તે સાંભળો। આ ઘરમાં જે દૂધનું વાસણ મૂકેલું હતું તેમાં સાપે પોતાનું ઝેર ઓકીને દૂષિત કરી દીધું। આ મેં મારી આંખે જોયું હતું, જોઈને મારા મનમાં બહુ ચિંતા થઈ, વિચારવા લાગી, આ દૂધથી જ્યારે ભોજન તૈયાર થશે ત્યારે બધા બ્રાહ્મણો ખાતા જ મરી જશે। એવું વિચારીને હું પોતે તે દૂધ પીવા લાગી। એટલામાં વહુએ મને દૂધ પીતા જોઈ લીધી। તેણે મને ખૂબ મારી, મારા હાડકા ભાંગી ગયા છે, તેથી હું લડખડાથી ચાલી રહ્યો છું, શું કરું, બહુ દુઃખી છું। કૂતરીના દુઃખનો અનુભવ કરીને બળદે પણ કહ્યું, હવે હું મારા દુઃખનું કારણ જણાવું છું, સાંભળો, હું પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો, આજે આ બ્રાહ્મણે ઘણા બ્રાહ્મણોને ભોજન કરાવીને પ્રચુર ખૂબ દાન આપ્યું છે, પરંતુ મારી આગળ એણે ઘાસ અને પાણી પણ મૂક્યું નથી. આના દુઃખથી આજે મને ઘણું કષ્ટ થયું છે. એ બંનેની આ વાત સાંભળીને મને રાત્રે નિંદ્રા ન આવી. હે મુનિશ્રેષ્ઠ, મને ત્યારથી બહુ ચિંતા થઈ રહી છે. હું વેદના સ્વાધ્યાયી છું, હું વેદનો સ્વાધ્યાયી છું, વેદિક કર્મોના અનુષ્ઠાનમાં કુશળ છું, છતાં મારા માતા પિતાને ઘણું કષ્ટ છે. તે માટે હું શું કરું? આ વિચારે તમારી પાસે આવ્યો છું, તમે જ મારું કષ્ટ દૂર કરો. ઋષિ બોલ્યા, હે બ્રહ્મન, તે બંને પૂર્વજન્મમાં જે કર્મ કર્યું છે તે સાંભળો. આ તમારા પિતા કુંડિન નગરમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક સમયે ભાદ્રપદમાં પંચમી તિથિ આવી હતી. તમારા પિતા પોતાના પિતા વગેરેના શ્રાદ્ધ વગેરેમાં વ્યસ્ત હતા, તેથી તેમને પંચમીના વ્રતનું ધ્યાન ન રહ્યું. તેમના પિતાની પુણ્યતિથિ હતી. તે દિવસે તમારી માતા રજસ્વલા થઈ ગઈ હતી, છતાં તેણે બ્રાહ્મણો માટે ભોજન બનાવ્યું. રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચાંડાળી, બીજા દિવસે બ્રહ્મઘાતિની અને ત્રીજા દિવસે ધોબણ જેવી અપવિત્ર હોય છે. ચોથા દિવસે સ્નાન પછી તેની શુદ્ધિ થાય છે. તમારી માતાએ આનો વિચાર ન કર્યો. તેના પાપથી તેને પોતાના જ ઘરમાં કૂતરી થવું પડ્યું છે, તથા તમારા પિતા પણ એ જ કર્મથી બળદ થયા છે. બ્રાહ્મણે કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુને, મને કોઈ એવું વ્રત, દાન, યજ્ઞ અને તીર્થ બતાવો જેના સેવનથી મારા માતા પિતાની મુક્તિ થઈ જાય. ઋષિ બોલ્યા, ભાદરવાના શુક્લ પક્ષમાં જે પાંચમ આવે છે તેનું નામ ઋષિ પંચમી છે. તે દિવસે નદી, કૂવો, તળાવ અથવા બ્રાહ્મણના ઘેર જઈને સ્નાન કરવું, પછી પોતાના ઘેર આવીને ગોબરથી લીપીને મંડળ બનાવવું, તેમાં કળશની સ્થાપના કરવી, કળશ પર એક પાત્ર મૂકીને તેને તિન્ની એટલે સામોના ચોખાથી ભરી દેવું. તે પાત્રમાં યજ્ઞોપવિત સોનું તથા ફળની સાથે જ સુખ અને સૌભાગ્યપ્રદ સાત ઋષિઓની સ્થાપના કરવી. ઋષિ પંચમીના વ્રતી પુરુષે તે બધાનું આહ્વાન કરીને પૂજા કરવી જોઈએ. તિન્ની એટલે જંગલી અનાજ, સામો જે વાવ્યા વિના ઉગે, એટલે તિન્નીના ચોખાનું જ નૈવેદ્ય અર્પણ કરવું અને તેનું જ ભોજન કરવું. એકવાર ભોજન કરીને વ્રત કરવું જોઈએ. તે દિવસે પરમ ભક્તિ સાથે મંત્રોનું ઉચ્ચારણ કરતા રહીને વિધિપૂર્વક ઋષિઓનું પૂજન કરવું જોઈએ. પૂજનના સમયે બ્રાહ્મણને દક્ષિણા અને ઘી સાથે વિધિપૂર્વક ભોજન સામગ્રીનું દાન આપવું જોઈએ, તથા સમસ્ત ઋષિઓની પ્રસન્નતા જ આ દાનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. પછી વિધિપૂર્વક મહાત્મય કથા સાંભળીને ઋષિઓની પ્રદક્ષિણા કરવી અને બધાને જુદા જુદા ધૂપ દીપ તથા નૈવેદ્ય નિવેદન કરવા. અર્ધનો મંત્ર આ પ્રમાણે છે. ઋષયઃ સંતુ મે નિત્યં વ્રત સંપૂર્તિ કારિણઃ પૂજાં ગૃહંતુ મદતામ મદતા અમૃષિ ભયો અસ્તુ મદતા તમૃષિભ્યો અસ્તુ નમો નમઃ પુલસ્ત્યઃ પુલહશ્વેવ ક્રતુઃ પ્રચેતાસ્તથા વસિષ્ઠ મારીચી મારીચી અત્રેય અર્ધ્યમ ગૃહંતુ વો નમઃ. 78 અધ્યાયના 56 થી 60 શ્લોક. ઋષિઓ સદા મારા વ્રતને પૂર્ણ કરનારા થાઓ. તેઓ મારી અર્પણ કરેલી પૂજા સ્વીકાર કરે. સર્વ ઋષિઓને મારા નમસ્કાર છે. પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, પ્રાચેત, વસિષ્ઠ, મારીચ અને અત્રી એ મારો અર્ધ્ય ગ્રહણ કરે. તમને બધા ઋષિઓને મારા પ્રણામ છે. આ પ્રમાણે મનોરમ ધૂપ દીપ વગેરે દ્વારા ઋષિઓની પૂજા કરવી જોઈએ. આ વ્રતના પ્રભાવથી પિતૃઓની મુક્તિ થાય છે. હે વત્સ, પૂર્વ કર્મના પરિણામથી અથવા રજના સંસર્ગ દોષથી જે કષ્ટ થાય છે તેનાથી આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી અવશ્ય છુટકારો મળી જાય છે. મહાદેવજીએ કહ્યું, આ સાંભળીને દેવ શર્માએ પિતા માતાની મુક્તિની માટે ઋષિ પંચમી વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી તે બંને પતિ પત્ની પુત્રને આશીર્વાદ આપીને મુક્તિ માર્ગથી ચાલ્યા ગયા. ઋષિ પંચમીનું આ પવિત્ર વ્રત બ્રાહ્મણને માટે છે, પરંતુ જે શ્રેષ્ઠ જનો આનું અનુષ્ઠાન કરે છે તે બધા પુણ્યના ભાગી થાય છે. જે શ્રેષ્ઠ પુરુષ આ પરમ ઉત્તમ ઋષિ વ્રતનું પાલન કરે છે તે આ લોકમાં પ્રચુર ભોગોનો ઉપભોગ કરીને અંતમાં ભગવાન વિષ્ણુના સનાતન લોકને પ્રાપ્ત થાય છે. અધ્યાય 33મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.